તમે શું કરો? ખબર ના, તમે તો કહો, તમે તો કહો હીરા લાવજો, પણ હીરા ની ખબર જ ના હોય ને લાવજો. ના પણ તમે કહ્યું કે લઈ આવો તો શું કહો? લઈ આવો તો બહાર છે લે ને, શી રીતે આવે? આવે શી રીતે? કલ્ચર હીરા હશે ને સાચા, તમારે કેવા જોઈએ છે? ચાલો આવું પૂછે, શું પૂછે? હા, કયો હીરો જોઈએ છે? સાચા જોઈએ છે કલ્ચર? હા, એવું પૂછે તમને. તમે શું કહો? હું તો કહું કે તું મૂર્ખ છું, હું સાચા હીરા કહું છું. પછી કલ્ચર કઈ વાત? હીરા હીરા બધું હીરા, એનું નામ કલ્ચર ને પેલા બે ભેગા, એનું નામ શબ્દ હીરા. શું કહ્યું? પેલા હીરા પેલા હીરા, એક કલ્ચર હીરા, એક સાચા હીરા. તમે ભેગા નાખવા, કારણ કે લોક ભાષા ને એક્સેપ્ટ કરવી પડશે. લોક ભાષા એક્સેપ્ટ નહીં કરો તો વ્યવહાર ચાલશે જ નહીં. સૂક્ષ્મતમ વિષયો નથી તમે એમ કહ્યું, વિષયો સૂક્ષ્મતર સુધી છે એમ તમે કહ્યું. સૂક્ષ્મતમ છે પણ આ સૂક્ષ્મતર કયા વિષયો? એ તો આ બધા છે, આ વિષય ને બહુ ઊંડા ઉતરો નહિ તો સૂક્ષ્મ દર હોય, પછી સૂક્ષ્મ તર થાય. જો સૂક્ષ્મ તરક બધા અનંગ હોય, કેવા હોય? આ હોદા હોતી ના તો બધા જોઈ લીધા. એ બધા, એ તો બધા સ્થુલ કહેવાય. એ બધા ના ભાઈ, એની અંદર મન ના બધા જોઈ લીધા એ બધા. પણ આપડા સૂક્ષ્મ તર કયા તમે કહો છો એને? એ તો જાત જાત ના અનંગ વિષયો હોય છે. સૂક્ષ્મ તર એ બધું અંદર એ થવાનું, અનંગ ભાવો થવાના. અનંગ, આ અનંગ ભાવો. પણ તેમાં આત્મા અડી શકે એમ નથી. તમે ગમે આમ માથાકૂટ કરો, એ તો કબૂલ કરી લીધું. મેં જે આત્મા આપે છે અડી શકે એમ નથી, પણ તમારી જાગૃતિ નહીં હોવાથી તમને આ બંધન મૂકવા મૂકે. શું કહું? તમારી જાગૃતિ નથી, તમે ઉપયોગ શુદ્ધ ઉપયોગ રાખી શકો એમ છો નહીં સંપૂર્ણ, અને પાંચ આજ્ઞા રહી શકો એમ છો નહીં, માટે તમને આ બંધન મૂકવા પડે. ચેતવવા પડે. નહી તો ચેતા ના પડે. આ વિજ્ઞાન બહુ જુદી જતું છે, અક્ષરે કેવો ના પડે. એ તો સમજમાં આવી ગયું છે કે આ એટલા માટે મારે બોલવું પડે. હવે એક બાજુ મનમાં એમ ગુજાય કેટલાક ને કે વિષયો મને શું થઈ છે, આટલા બધા ભોગવ્યા છે, તે તાર મારે એમ કેવું પડે? એનો પેલો બાદ કાઢી મનમાં કાઢી નાખે એટલા માટે કે એને અડતા નથી. શું કહ્યું? બે બાજુ બોલવું પડે ને. અમે એક્સરે નાખીએ, એ બધી વાત જ બધી નાખીએ. ભગવાન ના કહેલા એ સંયમી પુરુષો. અમે એને કહીએ કે ભાઈ આ કશું નહીં, આ બધું આ મારું વાક્ય બધું કરેક્ટ છે, હવે બધગરજ નથી, તમારે કશું બીજો શબ્દ બોલ્યા નહીં. અને આ તો કયું ના હરાયો માલ છે બધો. શું છે? અમે આયા છે એટલા જ હરાયો છે, બીજા બધા અમે હારા છે. એટલે કેવું પડેલું નહી. આત્મા તો બહુ જુદી, મેં જે આત્મા આપ્યો છે ઓર જ જતો હતો, પોતે મોક્ષ સ્વરૂપ આત્મા હતો. આપડે જોવા જઈએ તો આપડે કરેક્ટ નહીં હોય. એટલે આજે થાય છે પ્રક્રિયાઓ, એટલે હું તમને પૂછું છું. હું એકલો જોઉં, એ હું એકલો જોઈ શકું, તમારું બધું કામ નહીં. એટલું કહીએ નહીં અમે, ગુપ્ત રાખેલું. તો કઈ સુધી રાખશો? ઊંધું થતું કઈ નાખે આ જીવન શું છે? ગણ કઈ નું કઈ સમજી દે ભૂપેન્દ્રભાઈ જેવું મારે બોલવું પડે. પણ ભૂપેન્દ્રભાઈ નું કેવું છે, એને એમ જ લાગે છે કે અનંત અવતાર થી મેં ભોગ ભોગ કર્યું છે, તેનો દોષ તો મને બેઠો છે ને કે છે. જો તું શુદ્ધાત્મા છો ત્યાં કશું જ ભોગવ્યું નથી. શું કહ્યું? પાંચ આજ્ઞા પાવે તો બહુ થઈ ગયું. તમે શું કરો છો? જેને ગરજ છે તેને, નહી તો પછી શિયાળા મને પરસેવો નહીં થાય એમ મને બે રે તો ના થાય ને. તો ભાઈ આજ્ઞા આપતી વખતે વિચાર નહીં કર્યો હોય કે આ એવું જોડે જોડે આપવું છે ને, પડાય જ છે ને બોલે અથવા નજીક ના અક્ષર બોલાય નહીં. આપણું જ્ઞાન જ કે છે અક્ષર બોલાય નહીં. તમને શું સમજણ પડી? ક્યાંથી લાયા તમારી સમજણ? ક્યાંથી લાયા? નથી ડાક્ટર કે નથી પેશન્ટ તમે? તમને શું સમજણ પડી? ઠોકા ઠોક ઠોકા ઠોક ઠોકા ઠોક પોતાના અભિપ્રાયો ખાલી. વ્યવસ્થિત ના સમજવું જોઈએ, વ્યવસ્થિત. એવું સુંદર છે, બોલવા બોલવાની જરૂર ના પડે. જરાક ધીરજ પકડો નહીં તો બોલવાની જરૂર પડે નહીં. એવું સુંદર વ્યવસ્થિત છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કે બધું ભેગું ના થાય તો સુધી કાર્ય બને નહીં કે છે, એ સમજાયું કે છે. પણ કે છે કે એ છોડતું નથી કે છે, અને ભોગવટામાં ફેર છે, ભોગવટોમાં ફેર પડે છે, પણ પેલો એક જાતનો જે ફિયર હોય જતો નથી એમ. એ તો ના થાય, ફિયર તો આપણે જાણવી જ પડે ને કે ફિયર ઉત્પન્ન થઈ એ તો જાણવી જ પડે ને. અને ઘણી ખરી ફિયર તો બધી ઉડી ગઈ, ફાલ્સ ફિયર ઉડી જાય. જે કેટલી ખોટી જે ના થવાનું થશે થશે એમ માની જે બીઓ છે એટલી નીકળી જાય, એ બધી ઉડી ગયું પેલી. અને શરીર તો પડે જે સંવેદન ફિયર છે એ તો સંવેદન આપી જ જાય, વેદના આપી જાય તો જ ફળ આપે ને. ફળ આપ્યા વગર જાય ને, કડવા મીઠા ફળ આપશે તો સારો પ્રોગ્રેસ છે. પણ આપણું આપણું કામ કરી જવું. શું કહ્યું? કામ કરે જવું, કામ નિરંતર કર્યા કરે. એ જ વેતું મૂકે એટલે કામ જ ના કરે. ના, એ ના ચાલે. હા, એની વાત છે. કામ કરતો તો સવાલ નથી. તમે તાર તો ફળ વગર નિરપેક્ષ રીતે કર્યા કરે. મહીથી મહીથી મહીથી જે પ્રેરણા થાય એ કામ કરે જ જાઓ. શું કહ્યું? ભૂપતભાઈ એમની છોકરીને છોકરા માટે એટલે ઉભું તો જવું પડે, જવું પડે. એ પ્રેરણા દબાવો નહીં. હા તો આપી લો. એટલે ખાવાની બાબત થાય ને, ટાઈમ થાય ને, તારી વાત નહીં બોલતો. ભૂખ લાગે એટલે પ્રયત્ન કરવાનો. વ્યવસ્થિત બહુ સુંદર વસ્તુ છે. બધા સાયન્ટિફિક એવિડન્સ, બધા કેટલા સંજોગો ભેગા થાય છે એમાં. કાયમ છૂટું રહ્યા કરે ને, એની અસર વગર મન ભરાઈ જાય તો એની અસરો માંથી બીજું કેમ રહ્યા કરે બધા? હા, એવું થાય ને. તમારે વેદના આપે, વેદના આપ્યા વગર જાય છે ને. નિશ્ચય થયો ને, એક નિશ્ચય કે મારે બ્રહ્મચર્ય પાળવું જ છે, મનોચન કયા થી પાળવું છે, નિશ્ચય કર્યો. દ્રષ્ટિ જોવાની નહીં, દ્રષ્ટિ રહી જાય ને, એ તો નિકાલી ભાવ છે, પરણી કરી એ નિકાલી ભાવ જુદી વાત છે. હા નહી, જ્ઞાની પુરુષ ની આજ્ઞા લઈ બહેનો આશીર્વાદ દીધા. હા, જ્ઞાની પુરુષ કહે છે, બીજા કોઈ કહેતો નથી. આવું આવો સીધો સરળ માર્ગ રસ્તો કોણ બતાવે? બીજા કોઈ કહેતો નથી, બીજા કહેતો નહીં. ભલે અંદર અંધકો રસ્તો થાય, પણ બ્રહ્મચર્ય પાડો કે આ શું કામ નું, શું કામ નું, એટલે દુઃખ પાય ને. હા, જવાબદારી નહીં, જવાબદારી નહીં, સાચી હકીકત છે, વાત છે. પાખંડ બધા ત્યાં છે, આખા જગત નું કપટ ત્યાં છે, બધું ત્યાં બધું બધું છે. આમાં પાખંડ નથી, કપટ નથી. જગત ના રોગ નિંદા ના કરે, ના ના કરે, છોકરા ને બીજી ઉપાડી આ જ્ઞાન આપેલું છે ને, જ્ઞાન બહુ સરસ લાગે, પણ આ બીજી પાછી છતાંય જાગૃતિ રહે છે ને, આનંદ અવતારના હરિ અશ્વ જાગૃતિ રહે છે, બસ એમ કરતા કરતા કરતા કરતા આગળ આવી જશે ને. તેથી અમે કહીએ કે બધા બ્રહ્મચર્ય વ્રત લઈ લે. હા, વરદાન બે વર્ષનું પણ પાણી જે પછી બહુ પછી ફરી જાય ને, અને પહેણ્યા પછી જ હતા. હા, વરદાન સંસાર ચાલે, બે વર્ષ સંસાર ચાલે, વરદાન સંસાર ચાલે, બરોબર છે. મને તો પ્રશ્ન પૂછતા જ હતા, મને તો પ્રશ્નો જ પૂછતા છે. કઈ પ્રશ્નો તો આપડે કોઈને ઉભા થતા નથી, હું કઉ છું એમ કરો, ઉપાસ ક્યાં નીકળશે? હા અત્યારે જોઈ રહ્યા છીએ મુંબઈ બરોડા અમદાવાદ જોઈ રહ્યા છીએ, બધું કઈ કઈ નવું નીકળશે, કઈ એ કઈ નવું સર્જન નીકળશે. હા બિલકુલ, એ કઈ દુનિયાને જુદું બતાવશે, દુનિયા નવું બતાવશે. કારણ કાચી ઉંમર, નાની ઉંમર, આ ઉંમર માં પરિપક્વ જ્ઞાન થઈ જાય તો ક્યાંનું ક્યાં પહોંચી જાય? બેઠો ચીકી ને પકડી બેઠો દાદા, એને હું જાણું છું. અમદાવાદ દોડ કરી ગયા ને તે. હા ગઈકાલે અમદાવાદ 99% લડે કે બે પરણે તો 99% લડવાના છે. પણ હું એમ નહીં કહેતો કે શક્તિ ની વાત કે દરરોજ ઘરમાં ઝઘડો. જેને હિંસા કરી ને તેને કોણ નામ દેવું છે? મારી પાસે આવે છે મોટા મોટા પંડિતો, આ તો આખી દુનિયા હિન્દુસ્તાન આવે બધા જાણી ગયા એટલે બધા તો બહુ બકબકાટ કરે એટલે હું સમજુ કે આ તો આમ તો બકબકાટ વાળો માણસ છે. પછી હું એને જોઈએ કઈ ટાઈપ બગાડું એટલે એને જીતાડું. મેં કહ્યું તું તમારી વાત અમને સમજણ પડે એવી નથી, તમારી વાત બહુ ઊંચી છે. એમ કહે જીતાડીને ઘેર મોકલી દઉં. જાનભાઈ હોય જાય નહીં તો હું કહેવા તારી દે બહેરો આખી રાત. મારે કે છે કે બધા કે છે જ્ઞાન લો, મારે લેવું છે. પણ કે છે અંદરથી એવું કે છે કે જ્યાં સુધી મને એવું ના થઈ જાય કે હવે લઉં એટલે પછી એને પૂરેપૂરું તરી પાર ઉતરું ત્યારે જ લઉં કે છે, નહીં તો કે અધૂરું મૂકું તે મને ના પોસાય કે છે. ના તો તરી પાર ઉતરે એવું છે. તમારો તો બધો આ બાજુ વ્યવહાર બહુ સરસ ને. હા આ વ્યવહાર ગુજરેલા હોય એને છે. પણ કે છે આ જ્ઞાન લીધા પછી હવે હું કાલે મને કોઈ નવો ધંધો આવ્યો તમે જુદા ને રાવજી જુદા વેપાર કરનાર જુદા તમે જુદા હેમંતભાઈ છું. તમે જયારે ગુવાહાટે ગુજ આવશે અને ખોટું થવાનું સારું થવાનું જેટલું બધું હિસાબ છે નહીં હિસાબ છે એટલું જ થવાનું છે. એમાં ભગવાન હાથ ગાલતા નથી. જેટલા કન્ટ્રાક્ટ થઈ ગયેલો છે એમાં ભગવાન હાથ ગાલતા નથી. જૂઠું સુખ જૂઠું કોને કહેવામાં આવે છે સાચું જેને કહેવામાં આવે છે એટલું એકવાર સમજો એટલે સમજી લે જ્ઞાનમાં સમજે પછી છે. પછી જૂઠા હાથે પહોંચ કરતા રહી ને આ જૂઠું હાથું આ જગત માને છે એ જૂઠું હાથું ભગવાન એક્સેપ્ટ કરતા નથી. ભગવાન ભલે ના કરતા પણ મને મારું દિલ કેતું હોય કે જૂઠું ના બોલાય. હા એ તો તમે નહીં જ બોલો. આ વિજ્ઞાન અનુભવ માં પછી શબ્દ અત્યારે ભડકવાની જરૂર ભડકતો નથી કશાથી. ના એમ નહીં હું મોતથી નથી ભડકતો. ના આમ પછી પછી શું બોલાય છે અને મારે ઉકેલ રહે અને મારે ઉકેલ આવે છે. સર્વ સમાધાન જ્ઞાન છે એટલે બધે સમાધાન થાય, તમને ગમે તે જગ્યાએ સમાધાન આપે. સર્વ સમાધાન જ્ઞાન પછી એને પૂછવાનું જ ક્યારે છે? અત્યારે બુદ્ધિ થી એવું દેખાય કે આમ થશે તો આમ શું કરું છું એવું નહીં. સર્વ સમાધાન જ્ઞાન છે, બધું અજવાળું આપશે, જ્વન તો અજવાળું જ દેખાશે. લાય બહુ હાલ થયું કે પછી આપણે શું લાવ્યો છું લાય થયું. આ ચોપડીઓ નેટ નાખી દીધો હતા, પછી કરીએ હું ના પડું આવી રહી દાદા ટકે છે. અત્યારે પહેલા કરતો માણસો શ્રદ્ધા ધર્મ ઉપર વધારે જાય છે. સીધેદાર અડચણ આવી ઉભી રહી છે, પણ સીધા જતી રહી છે. અહીંયા આગળ આવી દર્શન કરી જાય કે કેટલી બધી અડચણ. અને આ સુરવીરે કેટલા એમના ભાઈએ કાઢી મેળ્યા ઘરમાંથી, એમના પોતાના જ મકાન માંથી ત્યાં ભાઈએ કાઢ્યા, તો અગાસી માં પડી ગયા વરસાદમાં. તારીખ 3/3/1979 મહાત્મા રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી વડોદરા. રાત્રે ગોળી આપવી પડે દાદા, બે ગોળી આપે ત્યારે રાત્રે ઊંઘ આવે, દિવસ ના જમે પછી સુઈ શકે, સુઈ જાય તે વગર ગોળી એ ઊંઘ આવે. હા, જમ્યા પછી રાત્રે ગોળી લેતો. હા, ગોળી લેતો. હા, જરા અસ્વસ્થ જાય, પેલી મુવમેન્ટ ને હિસાબે હજુ થાય છે ને. વાત તો ચીજ તો કરવાનું મન થાય, પણ પેલું જીભ થી સ્પષ્ટ બોલાય નહીં ને, એટલે એવું ખાસ આપણે કહીએ આપડે બોલાતું નથી. આ મુમેન્ટ ને હિસાબે. હા, તમે ચેતન છો, તમારું ક્રિએટર એ કરી શકે નહીં. નહીં, આપ સમજ માં આવે છે? તમે તો ચેતન છો અને કુદરત નિર્જીવ છે, એટલે કુદરતે આ તમને કર્યા નથી, તમે ક્રિએટર નથી કુદરત ના. અને કોઈ બનાવનાર છે નહી, ત્રિકાળી સ્વભાવ ના, ત્રિકાળી સ્વભાવ ના, સનાતન સ્વભાવ ના, સ્વભાવ એ તમે સ્વાભાવિક કહો. સ્વાભાવિક વસ્તુ ગોડ એકલે નથી, ભગવાન એકલા નથી, અનાત્મ વિભાગે તે સ્વાભાવિક છે. આવી છ ચીજો સ્વાભાવિક છે, પણ તમે શુદ્ધાત્મા છો, શુદ્ધ આત્મા, ચેતન આત્મા, શુદ્ધ ચેતન. આપ ખરેખર તમે શુદ્ધ ચેતન છો, બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર કાંતિલાલ. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શું કે રિલેટિવ છે ને, રિલેટિવ બદલી શકાય. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ રિયલ ઇઝ ધી પરમાનન્ટ. તીર્થંકરો મેધર સુપર મેન ગંગ થી અડગટ થી હા મેર ફોર યાર ધ વર્સ નો લીડ ડાઉન ઓલ ધી હા હે હે ક્વાટી એન્ડ ધી કેલ ધ પ્રોસે તે જો કાળ તત્વ કાળ પછી આકાશ તત્વ છે ચોથું અને ધર્માસ્તી ગાય અને અધર્મ અસ્થિકાય બે અસ્થિકાય છે આ બધા છ અસ્થિકાય કહેવાય છે પાંચ અસ્થિકાય કહેવાય છે ધર્માસ્તિક આ શું કરે છે કે આ ચેતન અને પુત્ર ને જવામાં હેલ્પ કરે છે અને સ્થિર થવામાં હેલ્પ કરે છે. એમાં છ તત્વ ની શોધખોળ તીર્થંકરો એ કરેલી છે, દેવ જ્ઞાન એ કરીને આપણે માન્ય છે. પરિવર્તન માટે સામ સામે બે ભેગી થાય છે, તે બે ભેગી થવાથી ત્રીજી અવસ્થા ઉભી થાય છે, પોતાના ગુણધર્મ ની બહાર અવસ્થા ઉભી થાય છે, વિશેષ વિશેષ ભાવ વિશેષ અવસ્થા ઉત્પન્ન થાય છે. પોતાના ગુણધર્મ છોડતો નથી અને નવા જ ગુણો ગુણધર્મ ઉત્પન્ન થાય છે, વિશેષ અવસ્થા. એ સમજાય આપણને? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ રાઈટ બિલીફ છે, બાય રિયલ વ્યૂ પોઈન્ટ રોંગ બિલીફ છે. હું જૈન ભાવ કર્યો, તમે કાંતિભાઈ છે હોત નહીં અને ચેતન વગર જો પાંચ તત્વ હોત તો રિલેટિવ ઉત્પન્ન થવાનું નતું. કારણ કે રિલેટિવ ચેતન હોવું, ચેતન હોય તો જ રિલેટિવ ને વાત સમજી શકે, નહીં તો રિલેટિવ સમજી શકે જ નહીં ને. કઈ કામ લાગે આપણને આમાંથી? આની અસર નથી થતી છે કેવી રીતે કહો છો? અમે બધાને ખબર પડી જાય તરત જ, મને જોનાર ને જ ખબર પડી જાય કે અસર નહી થતી. આની અસર નથી થતી એટલે જુદા છે ને. ચલો કાગળા જાસ લાવે છે, નથી થતું, દુઃખ નથી થતું તમને, એનું કારણ તમારો તમારો કંટ્રોલ છે એવું કહેવા માંગે. તમારે કંટ્રોલ થી ને લીધે આ દુઃખ નથી થતું. હા, તો એ એમ કે છે બે અવસ્થા, એક બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ કંટ્રોલ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ જ્ઞાતા દ્રષ્ટા. આ જગત ના આશય શું છે? હૃદય ચોખ્ખું હોય તો તપાસ કરે જ નથી. આ હૃદય ચોખ્ખા રહ્યા નથી તેની આપણ અણહક નું ભોગવવું હોય ત્યાં હૃદય ચોખ્ખું હોય કરું? અણહક નું ભોગવવું હોય ત્યાં હૃદય ચોખ્ખું હોય? તો લોકોને તો કોનું પડાય લઉં, ક્યાંથી લઈ લઉં, એટલે ચોખ્ખું હોય ત્યાં મોડા પર જ ચોખ્ખું દેખાય ને આપણને. વિનયતા બહુ ઊંચી પડે. આ વિનય તમે જોયું ને, પછી એને બીજું કઈ વખાણ નથી પાડી. આવું થયેલું દેખ્યું તો એ વકીલ છે, બુદ્ધિ છે, બુદ્ધિ વાળો છે માણસ. તો આપડે સારી રીતે વાત કરે વિનય નું, આપણે સામાન્ય રીતે તો વિનય વિવેક બહુ સારી રીતે વાત કરે એને કહીએ છીએ, પણ વિનયનું ખરું સ્વરૂપ શું છે? વિનયનું ખરું સ્વરૂપ શું છે? આપણે બાહ્યાચારમાં સારી રીતે વાત કરીએ, અંદરથી તો આપણને એના માટે કંઈ નું કંઈ થતું હોય. પણ વિનય તો જ્યાં આગળ સાચો ધર્મ છે ત્યાં લગભગ બધું અર્પણ કરી દેવા જેવું થઈ જવું, વગી જવું. હા, ક્યાં વગી રહે બાકી? આ બહાર નો વિવેક કેવાય. હા, બહાર નો તો આચાર બાહ્યાચાર વિવેક કેવાય, વિવેક. હા, એટલે આપણો અહંકાર બધો ઓગળી જાય તેને વિનય કહીએ છીએ. હા, કે પછી આપણે સંપૂર્ણ જાગૃતિ રહે તેને વિવેક કહીએ. હા, વિનય કહીએ. આપણો અહંકાર ઓગળી જાય તે અવસ્થા ને વિનય કહીએ છીએ, કે દરેક વખતે આપણી જાગૃતિ રહે એને વિનય કહીએ. ધર્મ જ્યાં છે, હા, સત્ય ધર્મ છે, હા, ત્યાં આગળ પોતાનું અવિનય પણ બિલકુલ રહે ના, એને વિનય કહેવામાં આવે છે. બિલકુલ વિનય સર ત્યાં ડખો ના કરે, બીજે બધે ડખો કરી આવે. એટલે સત્ય ધર્મ નો સ્વીકાર કરવો એનું નામ વિનય છે? એ એટલું સમજેલા કે ધર્મ આપણાથી થયો નહીં ત્યારે વાંધો નથી, પણ જે ધર્મિષ્ઠ છે ત્યાં આવીને નહીં કરવું. શું કરવું એને? એટલે અહંકાર એને વિધાતક નથી, શક્યતા એ વિરાધના ના કરે. આ બધું આપડા પાટીદાર દફાવો, આ તો વિરાધના કરે બધું. આમને હમઘર જ નહીં ને એમને કહ્યું. હવે એ સમજ બેસમજમાં કરે કે બેભાન અવસ્થામાં કરે એને તો ખ્યાલ જ નથી. પાટીદારને તો એનો ખ્યાલ જ નથી. હવે એ ખ્યાલ જ નથી તો પછી એને વિનય બધો બહુ પુષ્કળ છે, પણ બુદ્ધિ એમને સાથે ડખો કરી નાખ્યો છે એટલે એમને શું થયું છે? ઓવરબર્ન થઈ ગયું છે. શું થયું છે? ઓવરબર્ન. ચંદ્રકાંત એમ પૂછે છે કે વિનય વિરાધક હોય જ નહી. ધર્મ આવ્યો ને ત્યાં વિરાધ ના ના કરે. હા, ચંદ્રકાંત એમ કે છે એ સંપૂર્ણ સમર્પણ, એ તો સંપૂર્ણ સમર્પણ તો પછી આવે. આ તો પહેલું જ પગથિયું છે. આ પહેલું જ પગથિયું છે. એટલે પેલું ખુલ્લાપણું છે, પોતાનું છોડી દઈ અને નવું સ્વીકારવાનું ખુલ્લાપણા ની સ્થિતિ છે. તેને તેને વિનય સમજણ બાકી છે કે મારું હિત શેમ અને અહિત શેમ, એ બે સમજણ એમની બહુ ઊંચી હોય. જયારે આ ડેવલપો થશે ને એને સમજણ છે, મને સમજણ છે, હિતકારી શું ને હિતકારી નું ભાન ના હોય. એટલે એટલે કેવું પડે આપણે તો. હા, એટલે ડેવલપમેન્ટ કઈ સ્ટેજ ની ઉપર આપણે ના, પહેલા સ્ટેજ નું છે કે છેલ્લા સ્ટેજ નું? તમે છેલ્લા સ્ટેજ નું કહો છો, એ મિડલ સ્ટેજ નું કે છે દાદા? પહેલા સ્ટેજ નું કે વિનય એ પહેલો પ્રાથમિક એન્ટ્રન્સ છે જ્ઞાની પાસે આવવા માટેનો અને જ્ઞાન પામવા માટેની પહેલી પૂર્વ ભૂમિકા છે. એ પહેલી પૂર્વ ભૂમિકા છે કે પછી વિનયથી બધી ભૂમિકા જ એટલે વિનયથી શરૂ થાય છે. વિનયથી જ આ ભૂમિકા પ્રાપ્ત થાય. વિનયથી આ ભૂમિકા આપણે આ આક્રમ માર્ગ છે ને. હા, એ બધા તમે તે કરી ગયેલા અહીંયા આગળ તમે આવો, તમે તાર પૂન છ મને ભેગા થશે. શું કહ્યું? બરાબર. એટલે આમાં વિનય વારકા વિનય બધું પેસી ગયેલું. કેવું જેટલું જેટલું ડેવલપમેન્ટ છે ને એ પ્રમાણે વિનય હોય. થર્મોમીટર થી આ માપ નીકળ્યું છે. ના, તો એમ કે પૂછવું હોય તો પૂછવા, પૂછવું હોય તો કઈ પૂછો. એમ ચોખ્ખા હૃદય વાળા ને પૂછવા બહુ હોય નહીં, હાર કે અને ધર્મ બહુ પામે નહીં. એટલે એ ધર્મ પામે ને એટલે ધર્મ તો એટલે વાંકા લોકો લાભ છે ખરો, ધીમું ઇન્જિન અને તમારું તો જો 150 પાવર નું હે ફરાગા ફરાગ બસ ચાલશે. તમે તો એમ કહો છો કે કરો કે છે ને કે સેલ થવા માટે સિગ્નલ હું કહું છું 30 રૂપિયા કરેલ ના હોય. હવે કોઈ અમે એમની વાત થાય ને કે જાત ધર્મ પર આ ના ફરાર પર જાત તારી ધર્મ ગડે નથી તરે તો બરાબર છે. એ સિગ્નલ હોય, સિગ્નલ હોય એ પાકો સેન્ટ થાય. બુદ્ધિ ની તીવ્ર જિજ્ઞાસા હોય તો થાય ને, જિજ્ઞાસા હોય ને એ તો ફક્ત એમને ભાઈ 2-5 જણ આવે ત્યારે સુધારે બધા એને ફેરફાર કરે અને સેવા કરે બધાને અને પોતાનું બધું ચાલ્યા કરે. મારું ઇન્વેન્શન છે માર ખાવાથી થઈ રહ્યું છે એ મજા પડે છે. તમે દરેક સ્ટેજ માંથી નીકળ્યા હશો ને એટલે પછી તમે પૂછીએ એટલે ઓરિજિનલ જવાબ નીકળે. એવી એવી કઈઓ માં નીકળ્યો છું કે એવી એવી આમ હાઈ સ્ટેશન ઉપર ચડ્યો છું અને કારણ કે બીજું મારે જગત ની કોઈ ચીજ જોઈતી નથી. જગત માં તમે જ ચડેલા છો એટલે બધા અમારા લાવતી એટલે આ બધા જ ચડેલા તમે બેઠા છે બરાબર ને. એમને જ્ઞાતા દ્રષ્ટા પણ ના હોય, એની પોતાનું નિરીક્ષણ પણ ના હોય બરાબર. એ અમત હે પરીક્ષા જ આપ્યા કરતા હોય શું કરતા હોય એ ખાવા પીવામાં મસ્તી પેલું ભૂલી જાય બરાબર. નિરીક્ષણ કેટલા અવતાર નું નિરીક્ષણ થયા કરીએ કહ્યું ને 24-13 તેથી કહ્યું. પણ તમે જે બધા વિતરાગના બધા અર્થ કરાવ્યા એ બધા ઓરિજિનલ આવે છે. એ તમારા બધા અર્થો જે આવે છે ને શબ્દોના એ બધા ઓરિજિનલ મૌલિક આવે છે. મૌલિક જ લાવવાનું છે આપણે. આ મૌલિક માટે જ મારો મારી આ અહીંયા નિમિત્ત પણ છે. ગુજરાતી ભાષાના જે શબ્દો નું તમે શરીર ખરાબ થઈ ગયું છે એટલે મૌલિકતા લાવો. શું કહ્યું? મૌલિકતા. ગુજરાતી ભાષાના જે તમે શબ્દ નો જે અર્થ કરો છો ને તે અર્થે એકદમ તમે કરો ત્યારે ખબર આવે કે આ શબ્દ નો અર્થ આ છે. શું આપનું નામ છે? પૂજા ભાઈ. હું નેટિવ પ્લેસ છે ને સુનાવના સુનાવના હા ઉઠીને બની કેમ કામ કરવા જાય. હા એ તો આ બધી શક્તિ મન વચન કાય ની શક્તિ છે ને બધા બધી સ્કૂલ માં વપરાય છે. શું વપરાય છે? જે મજૂર કરી શકે ને જે કામ મજૂર કરી શકે તેમાં વપરાયા કર્યા શક્તિ. હવે એવી શક્તિ મારી જો કરી 1 કલાક વપરાય બગીચામાં મારી એમાં કિંમત વહેલી છે. 1 કલાકમાં તો કેટલું બધું કામ થઈ જાય બરાબર. મારી ક્યાં વપરાવી જઈ શકતી છે. એવું કેમ થાય દાદા? ઇન્વેન્શન ક્યારે થાય છે? માથામાં ત્રણ ટમાટા મારે ને ત્યારે ઇન્વેન્શન નાખી રાખતા. પણ ગુજરાત ના જગત નો નિયમ એવો છે કે જેટલા મોક્ષે ગયેલા ને તેમાંથી 80% નરકે ગયા પછી મોક્ષે જાય. એમને નટુભાઈ એમને પૂછ્યું કે હું ધર્મને રસ્તે જવાની તમને ઈચ્છા નથી, તો કે હું જઈ જ રહ્યો છું. એમનું એવું કેવું છે હું ધર્મને રસ્તે જઈ એમને જઈ રહ્યા છે. દરેક પોતે પોતાની ભાષામાં પોતાની ભાષાથી જઈ રહ્યા છે. ધર્મ છે ને કેવું, ધર્મ છે ને કેવું એ સમજવું જ મુશ્કેલ છે. આ જગતમાં ચાલે છે ધર્મ, એ ધર્મ ન હોય. આ તો રિલેટિવ ધર્મ છે. શું છે એ ધર્મ જઈ રહ્યા છે. હું કોઈ ધર્મ ના વાડામાં નથી. ધર્મ જ કર્યા કરે છે આખો ધર્મ કર્યા કરે છે આખો દાડો. મારી કાયમ ની વૃત્તિ હોય છે કે હું આ દેહ નથી અને હું આત્મ છું. એ એ રસ્તે હું જઈ રહ્યો એ ભાન સાથે હું જઈ રહ્યો છું. બધું બરોબર છે. આનું ફળ છે તે એમને ધર્મ પ્રાપ્ત થાય. હંમેશા સીધા માણસ સેવા ભાવ એટલે ધર્મ ને. ધર્મ છે ને કે સેવા ભાવે કે કોઈને સુખ આપવું, કોઈને અડચણ દૂર કરવી, એ બધું એ કરવું છે નમ ધર્મ. આ સાધુઓ બધા જે કરે છે એ બધો ધર્મ કહેવાય છે. એ ધર્મ ધર્મ ના કહેવાય, ખરો ધર્મ નથી કહેવાતો. જો હું કરું છું, હું કરતા છું, આ હું ભોગતા છું, આ બધું જ્યાં જ્યાં જ્યાં હું પણ છે, આ બધું છે ત્યાં સુધી ધર્મ જે સતત ધર્મ નથી ઉત્પન્ન થતો. લૌકિક ધર્મ ઉત્પન્ન થાય તો ખોટો અવરા કામ છોડી દે ને. અવરા કરે, લોકોને સુખી કરે, શાંતિ આપે, આમ તેમ આપે, શું એ બધું કરે છે. જગત લૌકિક ધર્મ કહેવાય છે. કેવું કહેવાય છે? લૌકિક ધર્મ. પણ અલૌકિક ધર્મ પ્રાપ્તિ ને અલૌકિક ધર્મ તો માર ખાય નહીં, તેવા જ નહીં ઇન્વેન્શન થાય. ઇન્વેન્શન થી જ થાય છે. પણ એમનો ભાવ તો આત્મા છો નથી, જેને આત્માનો ભાવ ના હોય. આત્મા જડે એવો જ નથી કોઈને, એવો આત્મા છે જ નહીં. અને જગતે માન્યો છે તેવો એ આત્મા નથી. જેવો માન્યો છે એમને, કલ્પ્યો છે તેવો એ આત્મા નથી. કલ્પના એ ખોટી છે બધી. એમની આત્મા સંબંધી કલ્પના એટલે એના ગુણ, એને બધી વાતો જે સમજાશે તે ખોટી વાત. પણ જે છે એમની ભાષામાં બરોબર છે. એમને માટે કુદરતે એમને માટે જે હિસાબ ગોઠવેલા છે તે પ્રમાણે ભોગવે છે બધું. સમજો ને? એ બોલે છે તો સારું કરે છે. હું આત્મા છું એટલું બોલે છે ત્યાંથી શું થાય કે કઈ હું આ દેહ નથી એનું ભાન, એનું દેહાદ્યાસ જરા ઓછો દાખવે આપણને. દેહાદ્યાસ ઓછો રાખવે. બાકી આત્મા તો એ વસ્તુ જુદી છે. આત્મા તો કોઈ આત્મા વસ્તુ પામી શકે એવી વસ્તુ નથી. આ તો તમે બધા પામ્યા તેનું બીજું વાત તમને એ છે. અહંકાર કરીને ના કરે તો એનું જ્ઞાન કેટલું વધી જાય. કારણ કે એને અનુભવ થાય એક દાડાનો. શું થાય? આ તો એક કલાક નો અનુભવ નહીં થયો. આ મનુષ્ય છે ને બધા કલાક નો અનુભવ થયો નથી. આ અનુભવ થયેલા વિચારે ભરતા જાય છે. અનુભવ સાથી ના થાય. પછી અનુભવ થાય ખરો, નિરીક્ષણ થવું પડે. કેટલું થવું પડે? માલ ખાય, માલ ખાય, માલ ખાય. પણ એનો એવો છે આતો કે સીધા સરળ ને સેવાભાવી માણસ, સીધા સરળ સેવાભાવી એ માણસો નો વિકાસ પેલા ખરાબ માણસ કરતા પાછો પડી જાય. ખરાબ માણસ નો તો થાય જ નહીં વિકાસ, પણ ખરાબ માણસ ને ખરાબી વધતી જાય નહીં. એટલે પછી માર પડતા ઇન્વેન્શન ચાલે તો પેલા કરતા આગળ જાય. અને પેલા ભાઈ ધીમે ધીમે જાય છે એને કઈ